અમે મુંબઈ હતો ને એકવાર, ત્યાં પછી એક જણા હતો, મેં કીધું ભાઈ તમને આમ ભજન કરો તો કોઈ રીતે હાથે જ મૂકવાનો દી. એટલે પછી મેં કીધું તો તમે છે ને ઓફિસે જાઓ તો તમારે કલાક જેવું લાગે, તો ડ્રાઇવિંગ કરતા કરતા તમે ભગવાનનું નામ લે. મને કહે તમે મરવી નાખવાના ધંધા કરો છો. મેં કહ્યું કેમ? અરે ડ્રાઇવિંગ કરતા કરતા આવડે સામે સામે કરવા જાય, મારું તો એવું હું તો લીન થઈ જાઉં તો એક્સિડન્ટ થઈ જાય. લે મારું તો એવું કે હું તો લીન થઈ જાઉં, લીન થઈ જાઓ તો તમે તો મારી ગાડી ભટકાઈ જાય, તમે મારી નાખવાનું ધંધા કરાવો છો. ગાડી હાંકતા હાંકતા સામેના સામે કોઈ શીખવાડતા મને કે આવું આવું છું ત્યાં આવડાવડા ડોળા ખાઈ જાય, હું તો બેઠી ગયો. પછી મેં કીધું અત્યારે મારો અકસ્માત કરી નાખ્યો છે. આ તો બાના જુઓ બનવા જોગ શું થયું. આ તમને કહું, બે ત્રણ દિવસ થયા ને તે એમ ત્યાં જ પધરામણી જવાનું થયું. તે એ ભાઈ ગાડી હાંકે અને હું એને પડખીની સીટમાં જ બેઠો. એટલે પછી મેં કીધું છે જે વાતો થાય ને, મેં કીધું તમે આ ધંધો કેટલા વર્ષથી કરો છો, તમારાથી ઓફિસ ક્યાં આવી, ઘર ક્યાં આવ્યું, આપણે ઘરે જવાનું છે કે ઓફિસે જવાનું છે, આમ પરફેક્ટ કિલોમીટર કેટલા, ટેક્સીમાં જાય તો કેટલા, તમારે બાળકો કેટલા, કેમાં ભણે છે, બધા પરફેક્ટ જવાબ આપે. એ બધા જવાબ આપ્યા, ગાડી તો ચાલુ જ હતી, હાલી જ જતી હતી. પછી મેં એનો કાટલો પકડ્યો, મેં કીધું મેં તમને આટલા બધા ઝીણા ઝીણા પ્રશ્નો પૂછ્યા, તમે મારી સામે જોતા જતા હતા, ગાડી ચલાવતા જતા હતા, જવાબ સાચા આપતા હતા, ક્યાંય ગાડી ભટકાણી? મને કે નહીં. મેં કીધું સ્વામીના નામ લ્યોમાં હું તમે લીન થઈ જાઉં અને એમાં તમારા ગાડીને એક્સિડન્ટ થઈ જાય? મને કે તમે હા સાચી વાત કરી, ભજન કરવું હોય તો થાય જ હો. તમે આ વાતો કરતા કરતા ગાડી ચલાવો જ છો તો આમાં તો હજી ધ્યાને રાખવું પડે એટલું, પણ સ્વામિનારાયણ સામે બોલવામાં ક્યાંય હિસાબ કિતાબ એ નથી કરવું ને. છતાંય તો કે ના સ્વામીજી સાચી વાત છે, આ તો ન કરવું હોય એટલે બધા આ બધા બહાનાઓ આવું બધું છે. પણ એટલે મારું સીધું સાદું માનવું છે, જેમ રૂપિયાની ઉપાસના કરો છો એમ ભગવાનના નામની ઉપાસના કરો. રાત નથી જોતા, દિવસ નથી જોતા, ભૂખ્યા નથી જોતા, તરસ્યા નથી જોતા, દેશ નથી જોતા, પરદેશ નથી જોતા, જાતિ નથી જોતા, જ્ઞાતિ નથી જોતા, પવિત્રતા નથી જોતા, અપવિત્રતા નથી જોતા, ઘરમાં નથી જોતા, બહાર નથી જોતા, ક્રોધમાં નથી જોતા, દ્વેષમાં નથી જોતા, કાંઈ જોતા નથી, પણ રૂપિયા રૂપિયા રૂપિયા જ થાય છે. એવી રીતે ભગવાનનું નામ સ્મરણનો વેપાર અમે રે વ્યવહાર યા શ્રી રામ નામ ના નરસિંહ મહેતા કે છે. ભગવાનનું નામ આવું છે, સારું જ કરે, સારું જ કરે. અને અનંત બ્રહ્માંડમાં ચાલે, જેમ તમે 10,000 ગમે તે રીતે લઈ લીધા હોય તો ઓલ ઓવર ઇન્ડિયામાં બધી દુકાનોમાં ચાલે. અને આજે તો એરપોર્ટ ઉપર એક્સચેન્જમાં નાખો ત્યાં તમને ડોલર કરીને આપે, ઓલ ઓવર વર્લ્ડમાં ચાલે, રૂપિયો છે તો ચાલે ને. હા, એમાં ભગવાનનું નામ અનંત બ્રહ્માંડોમાં ચાલે, ક્યાંય રોકી શકે નહીં. પણ લેવું જોઈએ ગમે તે રીતે, નામ સુખ જ કરે. પૈસો તો દુઃખી આપે છે અને એમાં ઘણી બધી પળોજણી છે, કારણ કે પેલું તો સાચવાની માથાકૂટ છે ને બધું. કેટલું આવે, ન ચોર હાર્યમ, ન ચ રાજ હાર્યમ, ન ભાતૃભાજ્યમ, ન ચ ભાર કારી. પૈસો હોય તો ચોર ચોરી જાય, હાથ મારી જાય, બી કરીએ સતત. રાજ હાર્યમ, રાજા ટેક્સ નાખે એટલે અત્યારને સરકાર હોય તો એમાં અમુક ટકા ઉપાડી જાય, છુપાવો તો પછી દરોડો પડે, એ બધી માથાકૂટ દોરીએ. પણ ભજનને માં કોઈ ચોર ચોરી જાય, તમે 100 બચો માળા કરી નાખી હોય તો રાતે આવીને ચોર ઉપાડી જાય, કોઈ ચોરી શકે? કોઈ ચોરી શકે નહીં, ગમે એટલું મથે તો ન ચોરી શકે. કેવી મૂડી! એટલે હમણાં એટીએમ કાર્ડમાં ઓલું કરી લોક કરવાનું ભૂલી ગયો તો 10,000 ઉપાડી ગયો, કોક જો પૈસા ઉપાડી જાય, કિમિયા બાજુ ઉપાડી જાય ગમે તેમ કરી. પણ આમાં કોણ ઉપાડી જાય? ભજન ગમે તેમ કરે તો ચોરી થાય નહીં, ભજનની મૂડી નહીં, એના ઉપર સરકાર ટેક્સ નાખી શકે નહીં, એમાં ભાઈઓ ભાગ પડાવી શકે નહીં, ન ભાતૃભાજ્યમ, ભાગ જરાય કે લાય મારો જેટલો અર્ધો અર્ધો કરી નાખ થાય, કોઈ ભાગ પડાવી શકે ન, ભારકારી જરાય બોજો લાગે નહીં. ઉલટાનું ભજન કરે તો બોજો જાય, પણ બોજ ન બને, બીજો બધો સંપત્તિઓનો બધો બોજ બને. એવી અમૂલ્ય અને પાછું એનું કોઈ આંકી ન શકાય એટલું મૂલ્ય અને એટલું સરળ એવું ભગવાનના નામ સ્મરણ ભજનનું છે. અને સુખ સુખ ને સુખ જ છે, એમાં સુખ જ ભર્યું છે. એટલે પહેલું તો સુખ છું, શારીરિક સુખ સૌથી પહેલું સુખ તે જાતે નર્યા. દવા કરી કરીને મરી જાય ને તોય અમુક સારું ન થાય, એ પ્રાર્થના કરે છે ને થાય છે કે નહીં બોલ. લંડનમાં હમણાં એક જણો છે ને, એક જણાને ઘરે આવ્યો, બહાર ડોરબેલ વાગ્યો એટલે અંદરથી એક માણસ બહાર આવ્યો, એટલે પહેલાં એ કીધું કે સાહેબ આ મારો છોકરાનો ફોટો છે, આ મારો છોકરો છે, 2 વર્ષનો છે, અત્યારે હોસ્પિટલમાં છે, સખત બીમાર છે. એટલે ઓલો માણસ સમજી જાય ને કે આને આર્થિક સંકટ હોય તો અત્યારે અહીંયા બારણું ખખડાયું હોય એટલે તરત એને પાઉન્ડ ખિસ્સામાંથી કાઢવા માંડે. તો કે ના સાહેબ, હું પાઉન્ડ લેવા માટે નથી આવ્યો. તો શું છે, બસ એટલું કહેવાય એવું છે, તમે પ્રાર્થના કરજો. આજે 10 વાગ્યાનું ઓપરેશન છે, પ્રાર્થના કરજો. હું આજે આ આખી સોસાયટીમાં ઘરે ઘરે જઈ અને એ જ કહું છું, પાઉન્ડ્સ મારા નથી જોતા, પૈસો નથી જોઈતો, પણ તમે પ્રાર્થના કરજો, ભગવાન એનું સારું કરે. બોલો, આ એમ પ્રાર્થનાનું મહિમા કેટલું સમજ્યો છે. પ્રાર્થના કરજો. અને ખરેખર એવી પ્રાર્થનાઓ આ એપોલો 13 ને બધા અટવાયા હતા ત્યારે, કે 8 અટવાનું હતું ગમે ત્યાં, એ આખી દુનિયાએ પ્રાર્થના કરી. ઓલો સ્કાયલેબ 81 માં કે 80 માં કંઈક પડવાનું હતું, આખું ભારત જાગતું હતું, પ્રાર્થના કરી હતી. અમેરિકાવાળાએ જાહેરાત કરી હતી કે પ્રાર્થના કરજો બધા, એપોલો વખતે પ્રાર્થના કરાવી હતી. હા, એની તો કરન્સીમાં લખે વી ટ્રસ્ટ ઇન ગોડ, ડોલરમાં લખેલું છે ને, વી ટ્રસ્ટ ઇન ગોડ. પ્રાર્થનાનો મહિમા છે. તો જ્યાં કોઈ દવા કામ નથી કરતી ત્યાં દુઆ કામ કરી જાય છે, એ ભગવાનનું નામ છે. બોલો, ધંધુકામાં એક બ્રાહ્મણ પરિવાર, અને એને ત્યાં એક દીકરાનો જન્મ થયો, અને બ્રાહ્મણ જોગું નામ પાડ્યું બાલકૃષ્ણ. વૈષ્ણવ વિચારધારા, બાલકૃષ્ણ નામ પાડ્યું. છોકરો 2 વર્ષનો થયો અને એ છોકરાના બાપ જીવલેણ માંદગીમાં બીમાર પડ્યા. ઘરમાં સંપત્તિ ખરી, ઘરેણા રોકડ આ બધું ખરું, એટલે એ છોકરાના બાપની ઔષધિ કરાવવામાં પૈસા તો ખૂટી ગયા, ઘર વખરી વેચાઈ ગઈ, ઘરેણા ગાંઠો વેચાઈ ગયું, સાવ દરિદ્રતા આવી ગઈ. કોઈ પણ રીતે દવા કરીને સાજા કરવાની તમના તો ગ્રસ્તને હોય જ, ઘરવાળી હતા ને એને પોતાના ઘરેણા માત્ર વેચી નાખ્યા ઔષધમાં, બધું ખર્ચાઈ ગયું, છેવટે બચ્યા નહીં અને એનું અવસાન થયું. આ બિચારો નાનું બાળક, એની મા ઉપર જવાબદારી આવી, એની વૃદ્ધ દાદી, 3 પરિવારમાં રહ્યા. છોકરાની જવાબદારી, ઘરની જવાબદારી ઓલી છોકરાની મમ્મી ઉપર જ આવી. એ ઘર ઘરના કચરા પોતા કરે, કોઈ અનાજ દણા કરે, કોઈ વાસણ કુસણ માંજે, એ બધા કામકાજ કરે, છોકરાને મોટો કરે. હવે જે જવાબદારી છે એ તો કરવી જ પડે. એના બેટા તો પિતા તો 2-2.5 વર્ષનો છોકરો મૂકીને જતા રહે, ઘર ઘરના કામ કરે, છોકરાને ધીમે ધીમે મોટો કરે. યથાશક્તિ છોકરાને ભણાવ્યો, છોકરો મોટો થયો, જુવાન થયો, પણ માં રાત દિવસ મજૂરી ને આવું બધું કરતી હોય, એટલે સહેજે જ છોકરા જુવાન હોય તો એને થાય કે માં કાળી મજૂરી કરે છે તો હું ભણવામાં ક્યાં સુધી તૂટું, પાછી પાત્ર નોકરીમાં લાગી જાઉં જેથી માને સહાય થવાય. એટલે પોસ્ટ ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી લઈ લીધી. એ દરમિયાન એના લગ્ન પણ થયા. માંડ માંડ ઘરના 2 છેડા પૂરા થતા હતા, પણ હવે નસીબના વાંકા હોય ને એના પછી કંઈ બહુ સરખું હાલે નહીં. એક સાંધે ત્યાં 13 તૂટે એમ કહે છે ને. માંડ જરી ખરખું થયું અને માને એ બધા દાદીને એમ થયું કે હાય સાહેબ છોકરા કામ કરતો થયો છે તો હવે ઠરી ઠામ થશે ધીમે ધીમે. ત્યાં નોકરી છૂટી ગઈ સગાવાદને લીધે, ગમે તે કારણોસર બીજાને રખાયો અને આમને કાઢી મૂક્યા. વળી પરિવાર અનાથ થઈ ગયો, ખૂબ ધંધુકામાં રખડ્યા પણ ક્યાંય કાંઈ મેળ પડે નહીં. થયું કે ભાગ્ય અજમાવા હવે હું અમદાવાદ જાઉં. અમદાવાદ આવ્યા, બધે રખડ્યા અને ક્યાંય નોકરી મળે નહીં. ખાવાના ફાંફા થવા માંડ્યા, 2-5 રૂપિયા ઘરેથી લાવ્યા છે એ ખાવા પીવામાં વપરાઈ ગયા, ખીસું થઈ ગયું ખાલી. જુવાન ભૂખ્યો છે બે દિવસ ને બે રાતનો, પણ ક્યાંય એક પૈસાની મજૂરી મળતી નથી. થાકે ને પછી જિંદગીથી હારી જ જાય ને માણસ. ઘરે વ્રત દાદી છે, બા છે, એની ઘરવાળી છે, એમાં એક મજૂર પોટલું લઈને નીકળ્યો. એટલે આને એમાંથી વિચારનો ઝબકારો સ્પાર્ક થયો કે ભાઈ આ પોટલા ઉપાડે છે તો મારે પોટલા ઉપાડી શકાય, એટલે મજૂરીનું કામ લઈ લઉં એમ માને રેલવે સ્ટેશન ઉપર આવ્યો. રેલવે સ્ટેશનમાં બધા પોટલા ઉપાડતા જોઈ, અને ત્યારે આવું નહીં હોય કે રિઝર્વેશન થયેલા કુલીઓને એવું બધું હોય, નોંધણીનો એવું ના હોય, સાવ મજૂરી કરે. એ રેલવે સ્ટેશન ઉપર પોટલા ઉપાડવાનું કામ સ્વીકારી લીધું. પણ પહેલો દિવસ ને આ હજી હાવ ભૂખ્યો, બે દિવસનો બે રાતનો ભૂખ્યો, અને શરીરનો એક વળિયો બાંધો, હૂક લકડી શરીર, અને એમાં ભૂખ્યો તરસ્યો, કામ તો થાય નહીં. પણ જેવી ટ્રેન આવી એટલે મજૂર દોડે, આ દોડ્યો, એક જણા પાસે જઈને બેગનો સામાન લેવાઈ ગયો, પેલા તરત ધડદીને પાટું માર્યું, હટાય આયા હે ઇધર, શરીર તો જો તારું, હા ઠીક આ જેવું શરીર છે, આ પોટલું તો આ મારી બેગ ઉપાડી શકવાનો છે, અને જોર કરીને ઉપાડો જાય તો નીચે નાખ તો ભાંગીને ભૂકો થઈ જાય, મારું બધું અંદરનું બધું તૂટી જાય, બેગે તૂટી જાય, નીકળાયથી. કેટલો બિચારો નિરાશ થયો. બીજાની પાસે ગયો તો એણે પણ તિરસ્કાર કરીને કાઢ્યો. ત્રીજે ગયો, શરીર જોઈને જ કોઈ સામાન આપે નહીં. એમાં એક જણા પાસે નાની બેગ ને એવું હતું, એટલે એમનો સામાન ઉપાડવા ગયો હતો, એમણે લીધો, લે લે લો ભાઈ લે લો, બહાર કાઢ, સામાન આપ્યો, કાઢી લઈ ગયા. ઘોડાગાડીમાં એનું ગોઠવ્યું, મજૂરીના ચારાના આપ્યા, ચારાના આપ્યા, એટલે વિચાર થયો પેલા કઈ પેટમાં નાખું તો કામ થાય. એટલે સામે એક હોટલ હતી, ત્યાં દુકાન હતી, ગરમ ગરમ ફરસાણની તે ગાંઠિયા તળાતા. એટલે આ બનેલી વાત તમને કહું છું. ચારાના એક શેર ગાંઠિયા 500 ગ્રામ, એટલે કઈ પાછેર, એટલે 100-125 ગ્રામ ગાંઠિયા એક આનાના આવે, એક આનો એટલે 6 પૈસા. છ પૈસામાં હું થોડું ગાંઠિયા ખાઈને પાણી પી લઉં, 3 આના બચાવું, એમ કરતા થોડું ભેળું થાય તો ઘરે ભૂખ્યા બેઠા છે, શું ખબર છે હજી, એટલે ત્યાંય મોકલું. એ 125 ગ્રામ ગાંઠિયા 6 પૈસા એક આનાના બંધાવ્યા અને લઈને એક બાજુ બેસીને જમવા માટે જતા હતા, ત્યાં સામે ફૂટપાથ ઉપર એક લંગડો વૃદ્ધ સાધુને જોયો, એ ભૂખ્યો, એનો હાથ આમ થઈ ગયો, આનેથી કહો આને તો ભગવાને પગે નથી દીધા, અને પાછો સાધુ અને એ ભૂખ્યો છે તો મારે એને દેવું જોઈએ, એ ગાંઠિયા એને દઈ દીધા, લ્યો બાબા તમે ખા. ફરી એકાનો લઈને પાછા ગાંઠિયા લીધા, એક બાજુ બેસીને જીમા પાણી પીધું, થોડી વાર આરામ કર્યો, પછી તો નિત્યનો ક્રમ, રેલવે સ્ટેશનમાં ઉપાડવા દે, એના પોટલા ઉપાડે, મજૂરી આવે, ભેળી કરે, ઘરે મોકલે, અને એમ કરીને એનું ઘર ગુજરાન ચલાવે. એમ કરતાં કરતાં દિવસો પસાર થાય છે, એને ત્યાં દીકરીનો જન્મ પણ ધંધુકા થયો. હવે અહીંયા રેલવે સ્ટેશનમાં એની મજૂરી ને ત્યાં જ એનું પથરાણા રેન બસેરા જે કયો એ બધું રેલવે સ્ટેશન, એનું દિવસો જાય છે, તારુણ ગરીબી છે, અપમાનો મજૂરોના જે થતા હોય, એ બ્રાહ્મણનો દીકરો છે, ઘણી વાર થાય કે હું કાંઈક તો ભણ્યો છું પણ નસીબ યારી આપતું નથી, ભણ્યા પ્રમાણે નોકરી નથી મળતી, મારે આ કરવું પડે છે, હશે મારા એવા કયા જન્મના પાપ હશે કે મારે ભોગવવાના છે, હશે પણ મનમાની મનાવીને કામ કરે છે. બે પૈસા તો આવતા જ હતા ને એને તો. હવે એમાં એક રેલવે આવી, ગાડી ટ્રેન આવી, અને એ માલ સામાન ઉપાડીને પોટલું લઈને જતો, એમાં એ રેલવેમાંથી એનો કોઈક સંબંધી ઉતર્યો, અને એ આને જોઈ ગયો, માથે પોટલું, શેઠજી શેઠજી કરીને વેલાને દોરતા જાય અને લેતો જાય, આને પેલાની ચોટલી ખીતો થઈ ગઈ. તું આપણા કુળનો થઈ અને રેલવે મજૂરી કરે, અહીંયા પોટલા ઉપાડવા, અમારે નીચું જોવા જેવું થાય છે, આ તું મૂકી જ દે કામ. અરે બાબા હા મૂકી દઉં તો અમારું ઘર પરિવાર હું ખાઉં છું. ના એ તું આ કામ તારે જે કરવું હોય બીજું કર, પણ તું આ મજૂરી તો કરે જ, રેલવે ઉપર પોટલા તો નહીં, આ આપણો ધંધો જ નહીં, આપણે બ્રાહ્મણનું કુળ, તારે લીધે અમારે કાલે સવારે હેઠું જોવાનું થાય, અમારે મોઢું દેખાડવું, પણ એ એમ નથી કહેતો તું આ મૂકી દે મારી ભેળો આવી. તું આ મજૂરી કરે તો અમારે લોકમાં શું મોઢું દેખાડું, રેલવેમાં તો નહીં, તું મારી યાર બહાર નીકળ, ધક્કા મારીને રેલવેમાંથી બહાર કાઢ્યો સ્ટેશનમાંથી, કે તારે જે કરવું એ બીજું કર, અમારે હું દેખાડું. તો આ એટલો સાલસ માણસ, એને એમ ન કીધું ભાઈ તમારે મોઢું નથી દેખાડવા જેવું, તો મને કંઈક મજૂરી આપો ને સારી. એની ખાનદાની બોલવા ન દે ને, હશે બાપા રેલવેમાં કુલીમાં કામ કરતો તો કઢાઈ નાખ્યો. હવે આ તો પાછું ઉપર આપને નીચે ધરતી થઈ ગઈ, હવે ક્યાં જાવું, ન્યા કામ કરું તો કુટુંબીઓ નડે, વળી આકાશ સામે જુએ કે આ શું માંડી છે. હશે નોકરી ગોતે ક્યાં મળે, એમ કરતા કરતા એક વૈદરાજને ત્યાં ખબર પડી કે એને ઓસડિયા ખાંડવા વાળો કોઈ નથી, એમાં રહી ગયા મહિને 20 રૂપિયા. સારું હાલો, એટલામાં ઘર ગુજારો તો બધું નીકળશે, આખો દિવસ મોટા મોટા ખાંડણિયામાં મોટા મોટા સાંભેલા લઈને એ ઔષધો કૂટે ને ખાંડે ને આ બધું કરી આપે. એક મહિનો પૂરો થયો એટલે વૈદને કીધું, વૈદજી મહિનો પૂરો થઈ ગયો, પગાર આપો, ઘરે મારી ઘરવાળી, મારી વૃદ્ધ દાદી, મારા બા બધા બેઠા છે, એક દીકરી છે, એ બધાને લાલન પોષણ કરવા માટે બ્રાહ્મણનો દીકરો છું, મોકલવું પડશે, હા મને કાંઈક આપી દો, અત્યારે સગવડ નથી, સગવડ થાય તે આપશું. મને તો માથે વીજળી પડે એવું થઈ ગયું. એ બેદડા આવી ગયા, કીધું શેઠજી પણ ઘરે પરિવાર ભૂખ્યો બેઠો હોય છે, હા તે હું અહીંયા ખાયણું નાખી છે રૂપિયાની. અરે બાપા હું તો મારે મજૂરી ના માગું, હા તે મજૂરી ના થાય તઈ દઈ, અમારી ગરજે નથી આવ્યા, તમારી ગરજે આવ્યા છો. શું બોલે, એટલે એક બહુ સારો સંસ્કારી માણસ હશે અને પેટીમાં કોઈ ગુમાસ્તો કોઈ છે, એમણે કીધું પણ શેઠજી વૈદરાજજી બિચારાને એને મજૂરીના માગે છે, આપી દો ને, થાય તો દઈએ, એને ગરજે આવ્યો છે, ન રહેવું હોય તો હાલી નીકળે, બીજી ઘણી જગ્યાએ નોકરીઓ મળે છે, જાય એને જ્યાં જવું હોય ત્યાં. બોલો કઈ હાલી નીકળશે, પણ એનું થયું એટલું આપી દો, લાલી નીકળશે, એમાં ક્યાં એ કહે છે. હા થયું હોય તો સગવડતા હોય તો દઈ, આ મારી પાસે કાંઈ અત્યારે કાંઈ નથી, એને જોતો તો 20 રૂપિયાને ઓહડિયા લઈ જાય, તો ઓહડિયાને શું કરવા, હિંગાષ્ટક ને લવણ ભાસ્કર ખાધા વગર શું કરવા, જીમા ઉપર લેવાય. એક દરબાર હાથમાં 3 ગોળી લઈ નાખી બજારમાં આટા મારે, કોઈ કીધું શું તમે આટા મારો છો, તો કે વૈદ્ય કીધું છે કે જીમા પછી લેવાની, તે લઈ લો ને, જમવાનો મેળ પડે તો લઉં ને, હવે આ ઓસડિયા લઈ જાય, લો પાચક ફાકીને આમ પાચન વટીને ત્રિભુવન કીર્તિ રસ, પણ શું કરવા, આને આને ખાધા પછી જ લેવાય, ઓહડિયા જોતા જ 20 રૂપિયા લઈ જાય, બાકી કાંઈ નહીં, પહેરેલે કપડે કાઢી નિરાશ થઈને જુવાન પાછો રોડ ઉપર આવી ગયો. અરે રે, એક મહિનો મજૂરી કરી, હકનું કોઈ આપતું નથી, હું ક્યાં જન્મના ભોગવું છું. વળી કામ ગોતવા માંડ્યું, એમાં લોકશક્તિ કરીને પ્રેસ હતો, એ પ્રેસમાં નોકરી મળી, મહિને 28 રૂપિયા. સારું હાલો ભગવાને મોડું તો અહીંયા આપ્યું તો ખરું, એમાં કામે લાગ્યા. જીવનો ખાનદાન એટલે મજૂરી કરે એટલે વેતન કરતા 3 ગણું કામ કરે, ઘરનું માનીને કામ કરે, એટલે બધા પાછો હા સારા હોય તો કદર કરે, બાકી તો શોષણ કરે લોકો બધા એવા છે, એ તો તમે જાણો છો, સંબંધીઓમાં એવું હોય છે કે કામ કરે અરે હારા હારા હરિભગત કહેવાતા હોય, પછી કોઈ પણ સંપ્રદાયના હરિભક્તો કહેવાતા હોય, એ બિચારા એવા ગરીબ હોય, અણસમજુ હોય, તો એનો ગેરલાભ જ ઉઠાવે, લાખો કમાતા હોય પણ એને 5 રૂપિયા આમ સરખી રીતે આપી શકે એવા ઘણા નથી હોતા. તો મખી ચૂસ આપણને એમ થાય કે ભગવાન આને શું કામ મૂડી દેતા છે, આને રોડ ઉપર નાખવા જોઈએ, પણ એને અરે કામ કરતા હોય બિચારા, બે વખાના માર્યા કામ કરતા હોય, એનું શોષણ જ કરે, અને ઓલાને બિચારાને ક્યાંય હવે પેટ પીડ્યું છે, કાંઈક તો કરવું પડે, અપમાનો કરે, ઓછું આપે, આપવું હોય તો આપે, ન આપે, અને 3 ગણું કામ કરાવે. આ હા હા, હું તો એટલી હાથ જોડીને વિનંતી કરું કે ઇન્સાનની કદર કરજો, ઇન્સાનની કદર કરજો જેની પાસે. એટલે શ્રીજી મહારાજ કેવો ભગવાન દયાળુ છે, શિક્ષાપત્રીમાં લખ્યું જેની જેટલી મજૂરી ઠેરાવી હોય એટલી અવશ્ય આપી જ દેવી, આવો ભગવાન ક્યાંથી, એટલું આપી જ દેવાનું, એમાં વધતું ઓછું નહીં કરવાનું. બોલો આ નોંધ કોને હુજે કે જેટલું ઠરાવ્યું હોય જેનું મૂલ્ય એનું એટલે આપી જ દેવાનું. આ તો ઠરાવ્યું હોય અને છેલ્લે એમાં કાપે, હવે કઈક ઓછું કર, કામ કરાવી લીધું પછી તો પેલા કેવું તું ને. સત્સંગી આ ન કરાય, ખાનદાની હોય ને ભગવાને આપ્યું હોય ને તો 5 વધારે દેજો, દુનિયા રાજી થાય કે ન થાય, દેશોએ તો રાજી લેનારો તો રાજી થશે, પણ ઉપરવાળો ઠાકોર બહુ રાજી થશે. અને આખરે તો એ જ જોઈએ છે ને ભાઈ, લઈને રાજી ન થતા દઈને રાજી થાજો, આ સૂત્ર રાખજો, લઈને નહીં દઈને રાજી થાય. પણ એ પૈસો એવો છે ને એ નથી છૂટતો, જેમ જેમ આવે ને મુઠ્ઠી ટાઈટ થતી જાય, અને તમે કોઈ વસ્તુ હાથ ન જોમ, તમે ટાઈટ કરી રાખો, ટાઈટ કરી રાખો, અમને ટાઈટ કરી જાઓ, કરી જ રાખો, કરી રાખો, પછી શું થાય, આ બધા હાંધા દુખે ને, પછી આ પૈસાવાળા એટલે હેરાન થાય છે, હા કસકસ આવીને પછી મને આ દુખે છે, મને આ દુખે છે, મને આ થાય, તે થાય, તે થાય જ ને, પકડ્યું જ છે એ રીતે. શું થાય લોકશક્તિ પ્રેસમાં રહ્યા, કામ કરે દિલ દઈને, 28 રૂપિયા મહિને પગાર, વ્યવસ્થિત રીતે કામ ચાલે છે, નિરાજ છે, ચાલો હવે ઘરનું બધું ધીમે ધીમે ઠરીઠામ થઈને ચાલશે. એમાં એ વખતે આઝાદીની લડતનું ચાલે, ત્યાં લોકશક્તિના પ્રેસના જે માલિક હતો એને અંગ્રેજ વિરુદ્ધ એક પત્રિકા છાપી અને અંગ્રેજોની દરેડ પડી, પ્રેસને માર્યું તાળું, પ્રેસ પીડ્યો બંધ, યુવાન આવી ગયો રોડ ઉપર. હું જ્યાં જાઉ ત્યાં આ મારા કર્મના વાંકા તે વાળંદની કોથળીમાંથી કઈડ્યા, વાળંદની કોથળીમાં હું લેવા બેઠું હોય ન્યા વીછી હાફ બેઠો, બોલો વાળંદની કોથળીમાં શું હોય, હવે ન્યા હાથ નાખ્યો ન્યાથી ટચ કર્યો, કર્મના વાંકા તે કોથળીમાંથી કઈડ્યા એટલે એ કહેવત પડી, તે લોકશક્તિ પ્રેસ જ બંધ પીડ્યો. આ રોડ ઉપર પાછા આવી ગયા, હવે વિચાર કરે કે હવે ક્યાં જાઉં, ઘરે મોઢું દેખાડવા જેવું નહીં, મારી વાહ યાદ કર્યા રાખતી હોય, દીકરી છે ઘરવાળી યાદ કરે, મારી વ્રત દાદી છે એને એમ હોય કે હું સારું જોઈને મરું, ઓહો મારું કોઈ નસીબયારી આપતું નથી, શું કરું. વળી અમદાવાદમાં રખડે છે, એમાં એમજી શાહ કરીને એક પ્રેસનો માલિક બીજો હતો, પ્રેસનું કામ થોડું ફાવ્યું ને એટલે પ્રેસ ગોતે, એમાં એમજી શાહ કરીને માણસ ને એનો પોતાનો પ્રેસ, એનો કોન્ટેક્ટ થયો, એમણે રાખ્યો. અરે પણ એમ જે શાહનો સ્વભાવ બહુ સારો, દયાળ, એટલે કે તાર ઘરની જેમ તમે તારે કામ કરે, પૈસાની ચિંતા નહીં કરવી, આવો ઉદાર માણસ. પણ એમ જી શાહને પૈસો ખરો ને, એટલે સિગરેટ બીડીનું ધોમ વ્યસન અને ચાય પાણી, ચા ને સિગરેટ, ચા ને બીડી, ચા ને સિગરેટ, ચા ને બીડી, અને પ્રેસનું કામ. હવે બે મેગેઝિન કાઢે, લલિતા અને વીણા, એ બે મેગેઝિનનું કામ ચાલે, અને આ જુવાન દિલ દિન કામ કરે, રાત દી જોવે નહીં, એક વળિયો બાંધો, અને શેઠનો આવો સ્વભાવ, અને એનો પાછો એટલો મનમાં ભાવ, અને ઘરની જેમ કામ કરે, તૂટી જાય રાત ઉજાગરા, શેઠ તો દિલના ઉદાર, તે સિગરેટને પેકેટે આપતા જાય, ચા નહીં આપતી બધી વ્યવસ્થા કરતા જાય, ઊંઘ જાય જ્યાં જઈ હોય ત્યાં કાંકરિયાને પાડે, પણ ચા ફૂંક પીતા જાય, સિગરેટ ફૂંકતા જાય, અને આ બે મેગેઝિનનું કામ બધું કરતા જાય, વ્યસન ઉજાગરા ચા અને મહેનત એક પડીઓ બાંધો, તૂટી જાય એટલું જોવાને કામ કર્યું. હવે માંડમાં છતાંય તો ચાલ્યું તો જતું હતું, પણ શરીર શરીર છે, કામ હાલ્યું જતું હતું. એમાં આ એમજી શાહને એમ થયું કે બે માસિક આને લીધે તરવા માંડ્યા, કારણ કે ઓલો રાત દી બીડિયું ને ચા ફૂંકી ફૂંકી નહીં પણ કામ કરતો હતો જુવાન, એટલે આને એમ થયું કે આ છોકરો સારો છે, કામે સારું થાય છે, તો અમે મેગેઝિન કાઢીએ છીએ, હવે દૈનિક છાપું કાઢીએ. તે એણે 3 ભાગીદાર બીજા લીધા અને 4 જણા ભેળા થઈ અને દૈનિક છાપું છાપવાનું એક કામ શરૂ કર્યું. હવે એમાં એ શરૂ કર્યું ત્યાં ભાગીદારો ક્યાંક વાંધો પડ્યો, તે એવો વાંધો પડ્યો કે આખો મામલો કોર્ટમાં ગયો, તે કોર્ટે સીલ માર્યું, પ્રેસ બંધ થયો, રોડ ઉપર જોવા નથી. એક એક નગદ વાત છે તમને, એટલે આમાંથી ઘણું બધું તમને જાણવા મળશે કે આ કર્મના વાંકા હોય ને શું થાય એમ. હા બધા ધ્યાનથી સાંભળજો બાપલો, આ બધું થતું હોય ને ત્યારે આવું જ થાય, જ્યાં જાય ત્યાં બોલો, તે એ પ્રેસ એ બંધ પીડ્યો. પણ ઓલા એમજી શાહનો સ્વભાવ સારો, એટલે એ ચિંતામાં માળો કરવું શું, અને આની અરે હેદભાવ મળી ગયા, એટલે આની અરે બેસે, હોટલમાં બેસે, જ્યાં બોલે બોલાવે બેસે, એ વળી ચા પાણી કરાવે, બીડી સિગરેટ આપે, એ ફૂંકે, અને શું કરવું, એની વાટાઘાટો કરે, આ જુવાન પાછો આમ ડાયો ડમરો, એટલે બધી વાતચીતમાં એ બધી સલાહ સહકાર આપે. એમજી શાહને તો આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો, તો આ જુવાને કીધું, બાલકૃષ્ણ જુવાન જે હતો ને એમણે, કે મરાય નહીં શેઠ, આ આપણે બે ક્યાંક રસ્તો કાઢશું, એમ મરાતા છે, કંટાળાતા છે. શેઠ તમે એટલા ભાંગી ગયા, મારી કથા તમને કહું તો તમને હું મારી તો વાત તમને કરતો જ નથી, અને તમે આટલું જ્યો ત્યાં ભલા માણા ચા પીવો ને બીડી પીવો લેર કરો ને. પણ આને કઈ બીજી મજૂરી તો રહી નહીં, એટલે ફરીથી પછી વડીલોની એસી તૈસી કરી અને રેલવે સ્ટેશન ઉપર પોટલા ઉપાડવા માંડ્યા. કરવું જ પડે એ કામ કરે અને નવરા પડે. શેઠ બોલાવે ત્યારે વળી પાછા કોઈ હોટલમાં બેસે, ચા બીડીયું ફૂંકે, કાંઈક વાટાઘાટો કરે, કાંઈ રસ્તો નીકળે, એના માટે બે મસલો તો કરે. પણ એક તો શરીર એવું ઉજાગરા, કામ પણ ઘણા વખત કર્યું રેલવે સ્ટેશનમાં પોટલા ઉપાડવાના અને સાથે બીડી સિગરેટ ને ચા ફૂંકવાના. તે બીમારી કાંઈક જણાણી, તાવ જણાણો, કફ શરદી મંડી લાગવા, એટલે પછી આને એમ થયું કે હું કોઈ વૈદ ડૉક્ટરને બતાવું. શરીર હાવ હાવ હાડકો ગળતા જાય છે તો કંઈક વૈદની પાસે દવા તો લઉં, શું છે એમ. એટલે એ આ જુવાન બાલકૃષ્ણ એ ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટર કીધું આવો સુઈ જાઓ. સૂતા નામ જઈને જોયું, અરે તારી ભલી થાય, કેટલા વર્ષ થયા? તો કે 30. બીડિયું બહુ ફૂકી છે. હા બાપા, બીડિયું સિગરેટ તો બહુ ફૂકી, ચાય બહુ ટીચા છે, એ તો બધા બહુ ટીચા, શરીર તોડી નાખ્યું છે, એ વાત હા સાચી છે. તને થર્ડ સ્ટેજમાં ક્ષય ટીબી છે, 6 મહિનાનો મહેમાન છો. કહેતો અત્યારથી ડેથ સર્ટિફિકેટ લખી દઉં. આને તો ચક્કર આવ્યા, પડતા પડતા રહી ગયા. સામે પત્ની દેખાય, એની દીકરી દેખાય, વ્રત માં દેખાય, દાદી દેખાય. અરે અરે અરે અરે, એ વખતે ઈલાજ નહોતા ક્ષયના, ટીબીના કોઈ ઈલાજ નહોતા, મરવાનું નક્કી. ઓલો કે ડેથ સર્ટિફિકેટ લખી દઉં, 6 મહિના છે હવે ઉપર નિવાસ છે, હવે આવ્યા, હવે શું કરવાનું? પણ તારે હવે આ તારું થોડુંક તને થોડું રાહત રહે એટલા માટે આ ઔષધના પડીકા આપું છું, તે લે તારા મન રાજી રાખવા માટે. પણ હવે નક્કી રાખજે, 6 મહિનાથી તું વધારે મહેમાન નથી, વહેલો આવ્યો હોત તો તને હું કાંઈક વળી ટેકો કરી દેત. પણ આ તો બાપા ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે અને 30 વર્ષની ઉંમર, અને તે કંઈ ચા બેડી સિગરેટ ને મજૂરી કરવામાં બાકી રાખ્યું નથી. તો કે વખાના માર્યા મારે બધું કરવું પડ્યું છે. આંખમાં બોરબોર જેવડા આંસુ આવી ગયા. ડૉક્ટર તો બીજું શું કહે, હાથમાં દવાનો પડો હાલ્યો જાય છે ઘર તરફ. આ જુવાન 30 વર્ષની ઉંમર, સામે માં દાદી દીકરી ઘરવાળા અને બધા ચહેરા દેખાય છે. બાપ તો ક્યારે વ્યાઈ ગયા એને યાદ નથી. આ બધાને ચહેરા તરવરે, આંખમાં બોરબોર જેવડા આંસુ, હાથમાં દવાનો પડો, અનહદ દુઃખ છે. હા, મોત સામે આવી, શું કરવું? કાંઈ સૂચતું નથી. ઘરે જાઓ, જાણ કરું, જો જાણ કરીશ તો વજ્રાઘાત થશે ઘરવાળીને, બાને કોણ એમાં ને એમાં ચાલ્યા જાય છે. એમાં વચ્ચે કામનાથ મહાદેવ મંદિર આવ્યું છે, જેમ હાથ જોડાઈ જાય, હાથ જોડાય ત્યાં જ્યાં જોયું ત્યાં ઈશ્વરલાલ શાસ્ત્રી કથા કરે, વિદ્વાન માણસ, પ્રભુ ભક્ત હૃદય, ભાવથી ભાગવતની કથા કરે. આ થોડા ઊભા રહી ગયા અને એ જ વખતે કથામાં આવ્યું, ઈશ્વરલાલ શાસ્ત્રી બોલ્યા, રામ નામ કી ઔષધિ ખરી નીત સે જો ખાય, અંગ પીડા વાધે નહીં ભવ રોગ સમૂળો જાય, નામ સમો વડકો નહીં જપ તપ તીરથ જો, નામે પાતક છૂટીએ અને નામે નાશે રો. ભગવાનના નામ છે ને એ પરમ ઔષધિ છે. ભગવાનના નામનો જપ કરે તો ભવ રોગ તો મટી જાય પણ શરીરના રોગે દરિયા પાર નીકળી જાય. મારે હે ભાઈઓ, હે બહેનો, હે સજ્જનો, હે સનારીઓ, ભગવાનના નામનો સ્મરણ કરજો, એ દુઃખમાં એ જ સહારો છે. અને આ જુવાન સાંભળે છે, રામ નામ કી ઔષધિ ખરી નીત છે સો ખાય, એલા વિશ્વાસ રાખો ને ભગવાનનું નામ જપ. પણ માણસને જેટલો 5 રૂપિયાના તાળામાં વિશ્વાસ છે એટલો ભગવાનના નામમાં વિશ્વાસ નથી. પાંચ રૂપિયાનું તાળું વાંચ્યું હોય તેમ થાય, તાળું વાંચ્યું છે ને, ચિંતા નથી. એટલોય વિશ્વાસ કોઈને ભગવાનના, ઈશ્વરલાલ શાસ્ત્રી કહે છે, એટલોય કોઈને ભગવાનના નામમાં વિશ્વાસ નથી કે ભગવાનનું નામ જપી તમારો રોગ શરીરનોય કાઢશે અને ભવ રોગેય કાઢશે. પણ જો કોઈ વિશ્વાસથી ખાય, ખરી નીત છે જો ખાય, તો અંગ પીડા વાધે નહીં, ભવ રોગ સમૂળો જાય. અહીંયા લાગી ગયું વેણ, તાળા જેટલોય વિશ્વાસ નહીં. અને મારે અત્યારે બીજું છે શું? ભવ રોગ તો મારે કાંઈ મટાડવો નથી, પણ આ રોગ મટે તો હા, તો હું શા માટે રામ નામ જપ ના કરું, ભજન ના કરું? વૈષ્ણવી સંસ્કાર મનમાં થઈ ગયું, મનોમન ઈશ્વરલાલ શાસ્ત્રી આપણો ગુરુ, અને આજથી ભગવાન કૃષ્ણનું હે કૃષ્ણ એ આપણો જપ કરી જોઈએ. જાતું તો કાંઈ નથી, બસ શાસ્ત્રી બાપાએ કીધું છે, મનોમન ગુરુ ધાર્યા છે, શિવ જેવું મંદિર છે, ભાગવત જેવી કથા છે, અને મહારાજ એવો રોગ, એવો બીજા કોને રોગ છે? કરવા દો નામ જપ, હરે કૃષ્ણ જપ કરે છે ભાઈ, મોકો મળી જાય બેસી બેસી જપ કરે. પણ જપ છે ને ભાઈ, ગોળ અંધારે ખાવ કે અજવાળે ખાવ, ગીળો લાગે લાગે ને લાગે, ગાળો દેતા દેતા ખાવ કે દાંત કાઢતા કાઢતા ખાવ, ગોળ ગળો લાગે લાગે ને લાગે, અરે જીભ મમળાવીને ખાવ, વાલથી ખાવ કે દાંત ભરાવીને ખાઈ જાઓ, પણ ગોળ ગળો લાગે લાગે ને લાગે. કોઈ પ્રેમથી મોઢામાં આવે કે ઘા કરીને મોઢામાં નાખે, તોય ગોળ ગળો લાગે લાગે ને લાગે. અરે ગોળ સોનાની વીટી જેવો હોય કે કાળો કીટોળા જેવો હોય, ગળો લાગે લાગે ને લાગે. દેખતો માણસ ખાય, બે આંખે આંધળો ખાય, તો ગોળ ગળો લાગે લાગે ને લાગે. ભગવાનનું નામ એવી રીતે મીઠું લાગે લાગે ને લાગે. આ યુવાન પછી હવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કહે છે. જપ કરતા કરતા થોડા જ દિવસમાં શાંતિ લાગી, મારું ભજનમાં સુખ તો છે, હો ભજનમાં સુખ છે, મન ભજનમાં વળ્યું, ભલે મજૂરી થાય, જેટલી થાય, દવા થાય, જે થાય કરશું, પણ સુખ છે. રોજ કથામાં આવવા માંડ્યા, રોજ બેસ. થોડા દિવસો આવી રીતે પસાર થયા, ત્યાં વળી પાછું કથામાં આવ્યું, હું કરું એ જયગનાનતા, આ શકટનો ભાર જેમ સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે, એ તો જોગી જોગેશ્વરા કોક જાણે, હું કરું એ જ અગનતા. બળદગાડાની નીચે કૂતરું હાલ્યું જતું હોય તો કૂતરાને એમ થાય કે આ બળદગાડું હું ઉપાડું છું. હકીકતમાં તો બળદ ઉપાડતા હોય એમ શાસ્ત્રી કહે છે ઈશ્વરલાલ, કે આખો સંસાર જીવ પ્રાણી માત્ર નહીં, નાના કીટ ભ્રંગનું પણ, હાથીને હારો, દેડકાને ગારો, આપે દ્વારક્યા વાળો, બધું ભગવાન કરે છે. જીવ માનીને બેઠો છે કે આ બધું હું કરું છું. બાકી તો ભગવાન કરે છે બધું, એ આખી સૃષ્ટિ ચલાવે છે. ઝાડ પાનને લીલા છમ રાખે છે, તો એને જેને મનખ્યો દેહ મનુષ્યનો દીધો એને લીલો છમ ન રાખે. પણ હવે માણસને એમ છે કે હું કરું તો જ થાય, હું જ બાળ બચ્ચા સાચું, હું જ ઘર સંસાર સાચું. એટલે મૂર્ખામી કરો માં અને નરસિંહ મહેતાના વેણમાં વિશ્વાસ રાખો, અને તમારું ચિંતાનું પોટલું દામોદરના ખોળામાં ઘા કરી દો ને, અને હવામાન હુની રૂની તળાઈમાં જઈને હોઈ જાઓ પગ ભરાવી. શાસ્ત્રી કહે છે, ઈશ્વરલાલ હું નથી કહેતો, અને પેલો જુવાન સાંભળે છે હરે કૃષ્ણ કર્યું, અને શાસ્ત્રી બાપાની વાત માની તો શાંતિ થઈ, તો હું કરું હું આમ બુદ્ધિ લડાવું, હું આમ લડાવું તો આમ થઈ જાય, બે આંકડા ભેળા થાય, ત્રણ આંકડા ચૂટી જાય, એ તું કરમાં. આ બધું ઠાકોર કરે છે. ચિંતા કરોમાં પોટલું એને દઈ દો, અર્જુનની જેમ સર્વધર્માન પરિત્યજ્યો મામેકમ શરણમ વ્રજ અહમ તો આમ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ માં સૂચે. હે અર્જુન, તું પાપની કાંઈ ચિંતા કરમાં, આ બાપ બેઠો છે હામે, એને શરણે થઈ જા, તારા પાપ બાપ બધા ગયા, ચિંતા જ કરતો નહીં, એને શરણે થઈ જાઓ. અને જુવાનને થઈ ગયું, હું આજ કરું છું કે હું નહીં હોય તો શું થાય છે, હું કરું મજૂરી તો થાય, આ બધું હું જ કરું છું, ભગવાન કરે છે, શાસ્ત્રી બાપા કે સીધા જ ઉપડ્યા સારંગપુરમાં વેલો રણછોડરાયનું મંદિર, ત્યાં જઈને રણછોડરાયના ખોળામાં ઢગલો જઈને આ જુવાન પડી ગયો. હે દ્વારિકાનાથ, હે રણછોડરાય, સાંભળજે હો પ્રભુ, આજ તારે શરણે આવ્યો છું. હું જેવો છું એવો તું મારો બાપ છો અને હું તારો દીકરો છું. આજથી મારું પોટલું તું સંભાળજે, હવે ચિંતા કરે બીજું. વિચાર કરો એને કઈ ભાતીની શરણાગતિ લઈ લીધી. ચિંતા કરે એ હવે બીજો. મારું નામ બાલકૃષ્ણ ભલે રહ્યું, પણ તું જ ખરો બાલકૃષ્ણ. હવે તું સંભાળ, હું જરાય ચિંતા કરવાનો નથી, તું સંભાળ છે. આ ફેંકવું ને એ જ મોટી કળા છે. ફેંકાય નહીં. મને થોડા વખત પહેલાં, હમણાં જો આજે અઠવાડિયું નથી, એક જણાનો ફોન આવ્યો. મન કે સ્વામી, તમે કથામાં કીધું છે કે ભગવાનને બધું હોંપી દેવાનું, તે હું બધું હોંપી દઉં તો બધું હરખું હાલ છે? રિયલ હો, આ ફોન આવ્યો. હવે મેં મનમાં એવા દાંત આવે, એટલે સોંપવાનું હોય તો મારે હલાવવાનું છે કઈ? આ તો જાણે મને દેતો હોય, હું ભગવાન છું કઈ? હું તો ભગવાનનો માણસ છું, હું ભગવાન થોડો છું. અરે તારે જેને સોંપવું છે એની અરે ડાયરેક્ટ વાત કર લે ને. છાતી હોય તો કે હું આ પોટલું નાખું છું, મરદ થાય છે તું. હું તો જેવો એવો છું એવો છું, પણ તું ખાનદાન થાય છે. હા, પોટલું એની આગળ નાખો ને, અને નાખ્યા પછી થાશે કે નહીં એમ હોય? એ નાખ્યું કેવાય, એ નાખ્યું કેવાય, એ પોટલું નાખ્યું છેડો પતા ને મારા ગયો. હા, પોટલું નાખ્યું પણ છેડો એને પારે, એવું લાગે તો છેડો લઈને પોટલું ખેંચી લેવાનું. આ તો ચાલાકી કહેવાય યાર. પોટલું નાખ્યું એટલે નાખ્યું, ગોળો ને ગોફણ બે તારે સાચું સાચું. મરવાની તૈયારી હોય ને તો આ થાય, પણ કરી જોવે તો ચમત્કાર થાય. અને આણે ભાઈ જે ભાવથી નાખ્યું રણછોડરાયના ચરણમાં, હળવો ફૂલ થઈ ગયા માણસ. ચિંતા કરે બીજો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મજૂરી થાવી થાય ન થાય એ ચિંતા મૂકી દીધી. હું પોટલા ઉપાડું, મળે તો ઉપાડું, ન ઉપાડું. નવરો પીડ્યો નથી, બેઠો નથી, પછી ત્યાં રણછોડરાય સામે બે કરવું જ કર. મળે કેવો મરદ કહેવાય, હું તો આમે મરવા પીડ્યો છું. અને વાત એ સાચી, કિનારો ભાળી ગયો એ જ મરદાય કરી શકે. હે, આ નથી કરી શકતા એનું કારણ શું છે? બધા એમ છે કે હજી આઈ એમ સમથિંગ. એટલે લોખંડ જેવા શરીર હોય એ તે કઈ શરણાગતિ કરતા છે? તો મરવા પીડ્યો ને બાજુ બાજુ ચારે બાજુ ભગવાન પોતાની પાસે લેવા માટે ઘણી વાર બધું લઈ લે છે અને પછી બધું આપે છે. પણ એની પાસે આપણે જેમ હાવજને પકડવો હોય, કોઈ શિકારને પકડવો હોય, શિકારી બધી બાજુથી બંધ કરીને એક જ દ્વાર રાખે ને પછી ફાંસલો ફસાવે ને, એમ ભગવાનને આપણા ઉપર જયારે હેત હોય ને ત્યારે બધા બારણા બંધ કરીને એક બારણું ખુલ્લું રાખે છે. આના બધા બારણા બંધ કર્યા હતા અને પછી દામોદર ને રણછોડરાયને શરણે આવ્યો. એ બે ત્રણ ખુલી ગયા હોય તો ના આવત. આવ્યા ને પોટલું સોંપી દીધું, બેસીને ભજન કરે. પણ ભાઈ ચમત્કાર, પોટલું ફેંક્યું, આ કોઈનો ભાર ન રાખે, મુરારી વ્યાજ સહિત આપે ગીરધર. હા, વ્યાજ સહિત આપે, ભાર જરાય ન રાખે. એક 25 પૈસા આપ્યા હોય તો એને વ્યાજ સહિત ગણીને તમને આપી દે એવો હિસાબી. ત્રીજો દિવસ થયો ત્યાં ચોખા બજારમાં તૈયબ એન્ડ કંપનીમાં સારામાં સારી નોકરી. આ જુવાન ક્યાંય ગોતવા જતો નથી, કોઈને પૂછતો નથી, પૂછે તો કાન દેતો નથી, અને હામેથી ગોતતો આવ્યો તૈયબ એન્ડ કંપનીમાં તમારે નોકરીમાં રહેવું હોય તો. હેંડો હાથ પકડીને લઈ ગયો. હા, એને કર્યું તો જાઓ, બાકી હું કોઈને પૂછવાનો નથી. ત્રીજે દિવસે આને થઈ ગયો કે ખરેખર મારું પોટલું ઠાકોરજીએ સંભાળી લીધું છે. નોકરી સારામાં સારી ચોખા બજારમાં તૈયબ એન્ડ કંપનીમાં મળી ગઈ, કામકાજ કરે, દિલદિન કરે, નવરો પડ્યો નથી. રણછોડરાયની સામે બેસી જાય કે આ આવ્યો હું આગળ જો, આ બેઠો સામે, તું ભૂલી ન જા કે વયો ગયો, આ બેઠો અહીંયા જ છું, અહીંયા જ છું, ક્યાંય ગયો નથી. હા, તને એમ નજરમાં નિહળી ન જાઓ, એમ બેઠા બેઠા ભજન કરે. ભાઈ ભજનનો એવો રઢ લાગ્યો, એવો રસ લાગ્યો, એવો સ્વાદ લાગ્યો. થોડા દાડા થયા ને રોગ ક્યાંય ગયો, ક્ષય થર્ડ સ્ટેજનો વગર દવાઈ. હા, ક્યાંય ગયો, જુવાનને ખબર ન પડે. અને લાલ રાતે રાણ જેવું શરીર થવા માંડ્યું, શરીરનું વજન વધવા માંડ્યું. આ કહેલા એ શાસ્ત્રી બાપાની સાવ સાચી વાત છે, વગર દવે વગર ઓહળીએ પૈસાનો ખર્ચ વગર કાંઈ નહીં. હાવ હારું, તાવ ઉઈ ગયો, ઉધરના ઠંક આવી ગયા, કફ ઉઈ ગયો, શરીર મેળ્યું લાલ, તમારા ખજૂરની પેચી જેવું થવા, નોકરી સારામાં સારી, પૈસો મીંડ્યો આવે, તબિયત સારામાં સારી, ખવાય સારું, ભાવે સારું, મળે સારું, હા તો બહુ સારામાં સારું થઈ ગયું. વાહ, પછી તો પછી આજુબાજુ કોઈ ભજન મંડળી બેસતી હોય એ રાતેમાં જાય, રાગ સારો, ભજન ગાય, લોકો ઝીલે, હામેથી ઓફર આવે, બાલકૃષ્ણ તું જ ગવડાય. અને બાલકૃષ્ણ જુવાન ઊભો થઈ હાથમાં કીર્તાલ રહી અને કીર્તન કરે, પણ એમ કરતા કરતા કરતા પોતામાં છુપાયેલો ભાવ એ કવિતા રૂપે વહેવા માંડ્યો, પોતે જ કીર્તનો બનાવવા માંડ્યા, અને પોતાના બનાવેલા કીર્તનો પછી ગવડાવે અને એના ઉપર થોડી વ્યાખ્યા આપે, લોકોને બહુ રસ પડે કે તમે જ કીર્તન કરાવો, તમે જ ઊભા ઊભા થઈને નાચ નચાવો અને કૃષ્ણની તમે ઉપદેશ આપો અને કીર્તનો રચો અને ગાઓ. અને ગવડાવવા માંડ્યા, લોકો ઝીલવા માંડ્યા, કથા સાંભળવા માંડ્યા, જોત જોતામાં આખા ગુજરાતમાં એ પંકાઈ ગયો અને એ બીજો કોઈ નહીં, પુનિત મહારાજ પોતે. દેખો ભાઈ દેખો, રામ નામ કી ઔષધિ ખરી ની તસે જો ખા, અંગ પીડા વાધે નહીં ભવ રોગ સમૂલો જાય. પણ વિશ્વાસ, શરણાગતિ, એટલે ભગવાનનું નામ જુઓ કેટલું સુખકર છે. શારીરિક પીડા ટાળી નાખે છે, બીજી પીડા છે એ માનસિક છે, પણ એક પછી એક બીજી ઘણી હોય છે, એ બધી પીડાઓને ભગવાન કેમ હરણ કરે છે એ આજે નહીં પછી. સહજાનંદ સ્વામી મહારાજ.